નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચાર એટલે કે ભાગ ચોથો અધ્યાય 87 12 મહિનાઓના પ્રતિપદા વ્રત તથા જરૂરી કર્તવ્યોનું વર્ણન. શ્રી નારદજી બોલ્યા, હે પ્રભુ, મેં તમારા મુખે સમસ્ત પુરાણોનું સૂત્ર કે જે પરમેષ્ઠી બ્રહ્માજીએ મહર્ષિ મરીચીને કહ્યું હતું તે સાંભળો. હે મહાભાગ, હવે મને ક્રમશઃ તિથિઓના વિષયમાં સમજાવો કે જેથી વ્રત વિશે યથાર્થ જ્ઞાન થઈ જાય. જે મહિનામાં જે પુણ્યતિથિએ જેણે જેણે ઉપાસના કરી હોય અને તેના પૂજન વગેરેનું જે વિધાન છે તે બધું મને કહી સંભળાવો. શ્રી સનાતનજીએ કહ્યું, હે નારદ, સાંભળો, હવે હું તમને તિથિઓના અલગ અલગ વ્રતનું વર્ણન કરું છું. તિથિઓના જે સ્વામી છે તેમના ક્રમથી અલગ અલગ વ્રત હોય છે જે સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનારું છે. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં પ્રથમ દિવસે સૂર્યોદય સમયે બ્રહ્માજીએ સંપૂર્ણ જગતનું સર્જન કર્યું હતું. તેથી વર્ષ અને વસંત ઋતુના પ્રારંભમાં બલિરાજ્ય સંબંધી તિથિ અમાવસ્યાએ જે પ્રતિપદા તિથિ પ્રાપ્ત થાય છે તેમાં જ સદા વિદ્વાનોએ વ્રત કરવું જોઈએ. પ્રતિપદા તિથિ પૂર્વ વૃદ્ધા હોય તો જ વ્રતમાં ગ્રહણ કરવા યોગ્ય છે. તે દિવસે મહાશાંતિ કરવી જોઈએ, જે સમસ્ત પાપોનો નાશ, સર્વ પ્રકારના ઉત્પાતોની શાંતિ તથા કલયુગના દુષ્કર્મોનું નિવારણ કરનારી હોય છે. આ ઉપરાંત આયુષ્યપ્રદ, પુષ્ટિકર તથા ધન સૌભાગ્યને વધારનારી છે. તે પરમ મંગલકારી, શાંતિ, પવિત્ર હોવા ઉપરાંત આલોક અને પરલોકમાં પણ સુખ આપનારી છે. આ તિથિએ પ્રથમ અગ્નિરૂપધારી ભગવાન બ્રહ્માની પૂજા કરવી જોઈએ. પછી ક્રમશઃ બીજા દેવતાઓની અલગ અલગ પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે પૂજા અને ઓમકારપૂર્વક નમસ્કાર કરીને એટલે કે નામના પ્રારંભમાં ઓમ અને અંતમાં નમઃ સાથે બોલવું એને જ ઓમકારપૂર્વક નમસ્કાર કહે છે. જેમ કે ઓમ નમો બ્રહ્મણે નમઃ વગેરે. ઓમકારપૂર્વક નમસ્કાર કરીને દર્ભ, જલ, તલ અને અક્ષતની સાથે સુવર્ણ અને વસ્ત્ર સહિત દક્ષિણા આપીને વેદવેતા બ્રાહ્મણને વ્રતની પૂર્તિના માટે દાન આપવું જોઈએ. આ પ્રમાણે પૂજા વિશેષથી શૌરી નામક વ્રત સંપન્ન થાય છે. હે બ્રહ્મન, આ મનુષ્યને આરોગ્ય પ્રદાન કરનારું છે. આ તિથિએ વિષ્ણુધર્મ આરોગ્ય પ્રદાન કરતા આ તિથિએ વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં આરોગ્ય વ્રતનું વિધાન કરવામાં આવ્યું છે અને બ્રહ્મપુરાણમાં સંવત્સર આરંભ વિધિ આપવામાં આવી છે. હે મુને, તે જ દિવસે વિદ્યાવ્રત પણ કરવાનું સૂચન છે. વિદ્યાવ્રત કહેતા વિદ્યાવ્રતની વિધિ વિષ્ણુ ધર્મોત્તરમાં તથા ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે. તથા આ જ તિથિએ શ્રીકૃષ્ણે અજાત શત્રુ યુધિષ્ઠિરને તિલક વ્રત કરવાનો ઉપદેશ આપ્યો હતો. તિલક વ્રત વિશે વધારે માહિતી ભવિષ્યોત્તર પુરાણમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પ્રતિપદાએ સૂર્યોદય સમયે દેવ મંદિરવાળા બગીચામાં આવેલા કરેણના વૃક્ષની પૂજા કરવી. કરેણના વૃક્ષ પર લાલ દોરો વીંટળાવીને તેના પર ગંધ ચંદન, ધૂપ વગેરેથી પૂજન કરીને સપ્ત ધાન્યના અંકુર, નારંગી અને બીજોરા, લીંબુ વગેરે અર્પણ કરવા પછી અક્ષત અને જલથી તે વૃક્ષને સિંચીને નીચેના મંત્રથી પ્રાર્થના કરવી. કરવીર વૃષાવાસ નમસ્તે ભાનુવલ્લભ, મોલી મંડન દુર્ગાદિ દેવાનામ સતતમ પ્રિય. નારદ પુરાણ પૂર્વ ભાગ અધ્યાય 110 શ્લોક સંખ્યા 107. આ અધ્યાય જે ભાષાંતર પ્રમાણે આપણે લીધો છે એ 87મો છે, પણ આ જે અનુક્રમણિકા સંસ્કૃત પ્રમાણે છે એમાં 110મો હતો. અર્થાત, હે કરવીર, તમે ધર્મના નિવાસસ્થાન અને ભગવાન સૂર્યના પુત્ર છો. દુર્ગા વગેરે દેવતાઓના મસ્તકને વિભૂષિત કરનારા તથા તેમને સદા પ્રિય છો, તમને નમસ્કાર છે. ત્યાર પછી આ કૃષ્ણેન, એટલે કે આ કૃષ્ણેન રજસા વ્રતમાનો નિવેશયન્ય મૃતમ નિવેશય અન્ન મૃતમ મૃત્યમ ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાની પશ્યન વગેરે વેદોક્ત મંત્રોનું ઉચ્ચારણ કરીને આજ પ્રમાણે ક્ષમા પ્રાર્થના કરવી. આ પ્રમાણે ભક્તિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને વૃક્ષની પરિક્રમા કરીને પોતાને ઘેર જવું. નિર્ણય ગ્રંથો પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં આની વિશેષ વિધિ આપવામાં આવી છે. ત્યાં કરવીર વ્રતના નામે ઉલ્લેખ છે. શ્રાવણ શુક્લ પ્રતિપદાએ પરમ ઉત્તમ રોટક વ્રત હોય છે. રોટક વ્રત કહેતા વ્રતરાજમાં વ્રતનું વિસ્તારથી વર્ણન છે વ્રતરાજ નામની પુસ્તકમાં, તો વ્રતરાજ નામના ગ્રંથમાં. એમ રોટક વ્રત હોય છે જે લક્ષ્મી અને બુદ્ધિપ્રદ છે તથા ધર્મ અર્થ કામ અને મોક્ષનું કારણ છે. હે બ્રહ્મન, સોમવાર સાથેની શ્રાવણ શુક્લ પ્રતિપદા અથવા શ્રાવણના પ્રથમ સોમવારથી લઈને 3.5 માસ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં દરરોજ સોમેશ્વર ભગવાન શિવજીની બિલીપત્ર વડે પૂજા કરવામાં આવે છે. કાર્તિક શુક્લ ચતુર્દશી સુધી આ પ્રમાણે નિયમિત પૂજા કરીને તે દિવસે ઉપવાસ કરવો અને વ્રતીએ પૂર્ણિમાના દિવસે ફરી ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. પછી વાંસના પાત્રમાં સુવર્ણ સહિત પવિત્ર અને વધારે વાયન એટલે મીઠાઈ, જે દેવતાઓની પ્રસન્નતા વધારનારું હોય, બ્રાહ્મણને આપવું. હે મુનીશ્વર, આ દાન ધનની વૃદ્ધિ કરનારું છે. ભાદ્રપદના શુક્લ પક્ષની પ્રતિપદાએ કોઈ મહત્તમ વ્રત તથા કોઈ મૌન વ્રત કરે છે. મહત્તમ અને મૌન વ્રત કહેતા આ બંને વ્રતોનું વિશેષ વિધાન સ્કંદ પુરાણમાં ઉપલબ્ધ છે. આ વ્રતમાં પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મૌન રાખીને નૈવેદ્ય તૈયાર કરવું, 48 ફળ અને માલપુઆ બનાવીને તેમાંથી 16 બ્રાહ્મણોને આપવા અને 16નો દેવતાને ભોગ ધરાવવો અને બાકીના 16 પોતાના ઉપયોગમાં લેવા. સોનાની શિવની પ્રતિમાને વિદ્યાને જાણનારા પુરુષે કળશ ઉપર સ્થાપિત કરીને તેની પૂજા કરવી. પછી તે બધું એક ગાય સહિત બ્રાહ્મણને દાન કરી દેવું. હે બ્રહ્મન, દેવાધિદેવી મહાદેવના વ્રતનું 14 વર્ષ સુધી પાલન કરીને મનુષ્ય નાના પ્રકારના ભોગ ભોગવ્યા પછી મૃત્યુ પછી શિવલોકને પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, આશ્વિન શુક્લ પ્રતિપદાએ અશોક વ્રતનું પાલન કરીને મનુષ્ય શોક રહિત તથા ધન ધાન્યથી સંપન્ન થઈ જાય છે. આ વ્રતમાં નિયમપૂર્વક રહીને અશોક વૃક્ષની પૂજા કરવી જોઈએ. 12મા વર્ષે વ્રતના અંતમાં અશોક વૃક્ષની સોનાની મૂર્તિ બનાવીને તેને ભક્તિપૂર્વક ગુરુને અર્પણ કરવાથી મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આજ પ્રતિપદાથી નવરાત્રિ વ્રતનો આરંભ કરવો. પૂર્વાહણ સમયે કળશ સ્થાપના કરીને દેવીની પૂજા કરવી. ઘઉં અને જવના જ્વારા વાવીને દરરોજ યથાશક્તિ ઉપવાસ, અયાચિત અથવા એક ભોગતા રહીને પૂજા પાઠ જપ વગેરે કરવા જોઈએ. હે બ્રહ્મન, માર્કંડેય પુરાણમાં દેવીના જે 3 ચરિત્રનું વર્ણન છે તેનો 9 દિવસ સુધી પાઠ કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિમાં ભોજન વસ્ત્ર વગેરે દ્વારા કુમારી પૂજન શ્રેષ્ઠ છે. હે બ્રહ્મન, આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ પૃથ્વી પર દેવીની કૃપાથી સંપૂર્ણ સિદ્ધિઓનો આશ્રય બની જાય છે. કાર્તિક શુક્લ પ્રતિપદાએ નવરાત્રિમાં જણાવ્યા પ્રમાણે નિયમોનું પાલન કરવું. વિશેષમાં અન્નકૂટ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તે દિવસે ગોવર્ધન પૂજા માટે નાના પ્રકારની સામગ્રી અને બધા ગોરસનો સંગ્રહ કરીને અન્નકૂટ કરવો જોઈએ. એનાથી બધા મનોરથો સિદ્ધ થાય છે. સાયંકાળે ગાયો સહિત શ્રી ગોવર્ધનની પૂજા કરીને જે તેની પ્રદક્ષિણા કરે છે તે ભોગ અને મોક્ષ પામે છે. માર્ગશીર્ષ શુક્લ પ્રતિપદાએ પરમ ઉત્તમ ધર્મવ્રતનું પાલન કરવું જોઈએ. રાત્રે ભગવાન વિષ્ણુનું પૂજન અને હોમ કરીને અગ્નિદેવની સોનાની પ્રતિમાને 2 લાલ વસ્ત્રોથી આચ્છાદિત કરીને બ્રાહ્મણને દાન કરવું. આ પ્રમાણે કરીને મનુષ્ય આ પૃથ્વી પર ધન ધાન્યથી સંપન્ન થાય છે. અગ્નિદેવની કૃપાથી તેના સંપૂર્ણ પાપ બળી જાય છે અને તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. પોષ શુક્લ પ્રતિપદાએ ભક્તિપૂર્વક સૂર્યદેવની પૂજા કરીને એક ભોગતા વ્રત કરનાર મનુષ્ય સૂર્યલોકમાં જાય છે. માઘ શુક્લ પ્રતિપદાના દિવસે અગ્નિ સ્વરૂપ સાક્ષાત મહેશ્વરની વિધિપૂર્વક પૂજા કરીને મનુષ્ય સમૃદ્ધશાળી થાય છે. ફાલ્ગુન શુક્લ પ્રતિપદાએ ધૂળ દૂષિત અંગોવાળા દેવાધિદેવ દિગંબર શિવજીને જળ દ્વારા સ્નાન કરાવવું. ભગવાન મહેશ્વર આ લૌકિક કર્મથી સંતુષ્ટ થઈને પોતાનું સાયુજ્ય આપે છે. પછી ભક્તિપૂર્વક પૂજા કરનારને તેઓ શું નહીં આપી દે. વૈશાખ શુક્લ પ્રતિપદાએ વિશ્વવ્યાપક ભગવાન વિષ્ણુની પૂજા કરનારા વ્રતી પુરુષે બ્રાહ્મણોને ભોજન કરાવવું. એ જ પ્રમાણે અષાઢ શુક્લ પ્રતિપદાએ જગદગુરુ બ્રહ્મા તથા વિષ્ણુનું પૂજન કરીને બ્રાહ્મણ ભોજન કરાવવું. આમ કરવાથી વિષ્ણુ સહિત સર્વલોકેશ્વરેશ્વર બ્રહ્માજી પોતાનું સાયુજ્ય પ્રદાન કરે છે અને વ્રતિ સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. હે દ્વિજશ્રેષ્ઠ, 12 માસની પ્રતિપદા તિથિઓમાં આવનારા વ્રત જે તમને કહ્યા છે તે ભોગ અને મોક્ષપ્રદ છે. આ બધા વ્રતોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું વિધાન છે તથા સામાન્ય હવિષ્યાંતનું ભોજન કરવું જોઈએ. અધ્યાય 87 સમાપ્ત. बोलो श्री रामचंद्र भगवान की जय।